શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 9. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, નેત્ર અને મનની વૃત્તિને ભગવાન શ્રી નારાયણના મુખકમળને વિશે જ એક સ્થિર કરીને મરિચ્યાદિ મુનિઓ ધર્મદેવ ભક્તિદેવી ઉદ્ધવ આદિ સર્વે અમૃત સમાન ભગવાનના વચનોનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાન શ્રી નારાયણ પણ ભરતખંડની વાત કરવામાં તલ્લીન થયા છે. તે જ સમયે તેમની જ પ્રેરણાથી દુર્વાસા મુનિનું ત્યાં આગમન થયું. કૈલાસ પર્વત પરથી પધારેલા તપોનિધિ દુર્વાસા મુનિ પ્રથમ ભાગીરથી ગંગામાં સ્નાન કરી પ્રાતઃ સંધ્યાવંદનાદિ વિધિ સમાપ્ત કર્યા પછી બદ્રી વિશાલાની સમીપે પધાર્યા. ત્યાં વિશાલાની નીચે વેદિકા ઉપર મુનિમંડળના મધ્યમાં વિરાજતા ભગવાન શ્રી નરનારાયણના તથા મૂર્તિદેવી ધર્મ અને દિવ્ય શરીરને પામેલા ઉદ્ધવજીના તે દુર્વાસા મુનિને દર્શન થયા. શ્રી નારાયણ ભગવાનની વાત સાંભળવામાં સર્વેના મન આસક્ત હોવાને કારણે કોઈએ પણ તે દુર્વાસા મુનિને જોયા નહીં. તેથી માનનીય એ દુર્વાસા મુનિનો કોઈથી પણ આદર સત્કાર થયો નહીં. તેથી અત્રિપુત્ર દુર્વાસા મુનિ એક ઘડી પર્યંત તે સભાસદો સામે જ એક દ્રષ્ટિ કરતા ઊભા રહ્યા અને આ સભાસદોએ મારું ઘોર અપમાન કર્યું છે એમ પોતાના મનમાં માનવા લાગ્યા. ક્રોધથી તેમના નેત્રો લાલચોળ થયા, શરીર કંપવા લાગ્યું, હોઠ ફરકવા લાગ્યા. ધર્મદેવ આદિ સર્વે સભાસદો ઉપર ક્રોધના અંગારા વર્ષાવતા બે હાથ ઊંચા કરી નિર્ભયપણે શાપ આપતા કહેવા લાગ્યા, અહો, આશ્ચર્યની વાત છે ને, આ કેવો વિપરીત સમય આવ્યો છે જેથી સત્પુરુષોના માર્ગે ચાલનારા પુરુષો પણ કુમાર્ગે ચાલનારા થયા છે. મહાપુરુષોએ બાંધેલી ધર્મમર્યાદાને તોડી રહ્યા છે અને અભિમાનથી મદોન્મત્ત બન્યા છે. અતિથિઓના અપમાન કરવા સુધીના અધર્મ માર્ગે જઈ રહ્યા છે. અરે, આ મરિચ્યાદિ વિપ્રો વિદ્યા તપ વગેરેના મદથી ઉન્મત્ત થયા છે. તેથી એ મારું અપમાન કદાચ ભલે કરે, પણ આ સાક્ષાત ધર્મદેવ પણ ધર્મમર્યાદાનો ભંગ કરી મારું અપમાન કરે છે. તેથી આજ એ સર્વેના ગર્વનો હું નાશ કરીશ જેથી ફરીને આવો કર્મ તે નહીં કરે. આ પ્રમાણે ઉચ્ચસ્વરે ગર્જના કરતા તે સર્વને શાપ આપવા લાગ્યા કે, હે ધર્માદિ મુનિઓ, તમે સર્વે પૃથ્વી પર મનુષ્યના જન્મને પામો ત્યાં કળિયુગ અને અધર્મથી વૃદ્ધિ પામેલા અસુરો થકી મહાકષ્ટ પામો. મારું અપમાન કરનારા તમારા સર્વેનું તે અસુરો દ્વારા ઘોર અપમાન થાવો અને તાડન પામો, તેમજ ધક્કા મારી ગામ અને નગરમાંથી બહાર કાઢી મૂકવા આદિક ઘણા અપમાનને પામો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અકસ્માત જાણે આખા બ્રહ્માંડને બાળી દેશે કે શું, એમ દુર્વાસા મુનિ આ પ્રમાણે ધર્મદેવ આદિ સભાસદોને શાપ આપી મૌન થયા. હે રાજન, તે સમયે ઉચ્ચ સ્વરે આક્રોશ ભરેલા શબ્દો સાંભળી ભગવાન શ્રી નારાયણ મુનિ, ધર્મદેવ, મુનિઓ અને ઉદ્ધવજીએ પાછું વળીને જોયું ત્યાં તો કાળઝાળ ક્રોધરૂપી અગ્નિથી ધખતા દુર્વાસા મુનિને જોયા. અતિ ક્રોધરૂપી અગ્નિથી તેમનું શરીર બળી રહ્યું હતું અને કાંપતું હતું. કટકટ શબ્દ કરતા દાંત વચ્ચે હોઠને દબાવી રહ્યા હતા. એમના નેત્રો અતિશય લાલચોળ થયા હોવાથી તેમની સામે જોવાની કોઈની હિંમત પણ ચાલતી ન હતી. આવા દુર્વાસાને જોઈને સર્વે મુનિઓ તત્કાળ આસન ઉપરથી ઊભા થયા. આદરપૂર્વક વંદન કરી સુંદર આસન ઉપર તેમને બેસાડ્યા અને અતિ વિનમ્ર થઈ સાંત્વના આપવા લાગ્યા. હે ભૂપતિ, મરિચ્યાદિ મુનિઓએ અનેક પ્રકારના ઉપાયોથી શાંત પાડવાની કોશિશ કરી, પણ દુર્વાસા મુનિનો ક્રોધ તો જાણે અગ્નિમાં ઘીનો હોમ કરીને અગ્નિ પ્રજ્વલિત થાય તેમ ફરી અત્યંત ભભૂકી ઉઠ્યો, પણ શાંત થયો નહીં. પછી મહા ઉદાર બુદ્ધિવાળા, સાંત્વના આપવામાં ચતુર, બ્રાહ્મણ પ્રિય ધર્મદેવ વિના કારણે શાપ આપતા તે દુર્વાસા મુનિના ચરણમાં પડી બે હાથ જોડી વિનયપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યા. ધર્મદેવ કહે છે, હે મહર્ષિ, જે પુરુષોએ અપરાધ કર્યો હોય તેના હિતને અર્થે તમારા જેવા સત્પુરુષોએ કરેલો શિક્ષાદંડ નિશ્ચય જ યોગ્ય છે. પરંતુ હે મુનિ, અમે તમારું અપમાન જાણી જોઈને કર્યું નથી અથવા કપટથી પણ કર્યું નથી. આ ભગવાન શ્રી નારાયણની વાત સાંભળવામાં અમારું ચિત્ત આસક્ત હતું, તેથી આપશ્રીના આગમનને અમો જાણી શક્યા નહીં. અરે, આપના જેવા સંત માટે અમે અમારું સર્વસ્વ અર્પણ કરી દઈએ, એટલું જ નહીં અમારા પ્રાણનું પણ બલિદાન આપી દઈએ, તો પછી સ્વેચ્છાથી અહીં પધારેલા આપ બ્રહ્મર્ષિનું અમે સન્માન કેમ ન કરીએ? પરંતુ આ ભગવાન શ્રી નારાયણની વાર્તા સાંભળવામાં અમારું મન આસક્ત હતું, તેથી આપ પધાર્યા તેની અમારે જાણ ન હોવાથી આપશ્રીનું સન્માન થઈ શક્યું નહીં. આ અજાણતા થયેલા અમારા અપરાધને ક્ષમા કરો અને અમો સર્વને શાપ થકી મુક્ત કરો. હે મુનિ, અન્ય ઉપર અનુગ્રહ કરવાને અર્થે જ તમારા જેવા સંતનો અવતાર હોય છે, પરંતુ અપરાધીઓને દંડ દેવા માટે ક્રોધ તો ક્ષણ માત્ર હોય છે. વાસ્તવમાં આપના જેવા બ્રાહ્મણોનું હૃદય તો માખણ જેવું કોમળ હોય છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, નીતિમાં કુશળ ધર્મદેવે આ પ્રમાણે નિષ્કપટ ભાવથી દુર્વાસા મુનિને પ્રાર્થના કરી, તેથી ક્રોધ કાંઈક થોડો શાંત થયો અને બે હાથ જોડી ઉભેલા ધર્મદેવ પ્રત્યે તે કહેવા લાગ્યા. દુર્વાસા મુનિ કહે છે, હે ધર્મ, હું ક્ષણવાર ક્રોધ કરનારો વ્યક્તિ નથી. ત્રિલોકીને વિશે કોઈપણને હું મારા શાપ થકી ક્યારેય પણ મુક્ત કરું નહીં એવી મારી ખ્યાતિ છે. છતાં પણ હે નિષ્પાપ ધર્મદેવ, પુણ્યમૂર્તિ, આપશ્રીના સાનિધ્યથી અને કંઈક આ ભગવાનની ઈચ્છાથી મારું ચિત્ત કંઈક કોમળ થયું હોય તેમ મને જણાય છે. હે ધર્મદેવ, મારો શાપ તો ક્યારેય મિથ્યા થતો નથી, છતાં પણ તમારા ઉપર અનુગ્રહ કરું છું તેને તમે સાંભળો. મનુષ્ય યોનિમાં પણ આ મૂર્તિદેવી તમારા પત્ની તરીકે જન્મ ધારણ કરશે અને આ સાક્ષાત નારાયણ ઋષિ ફરીને તમારા પુત્ર સ્વરૂપે પ્રગટ થશે. પુત્ર સ્વરૂપે પ્રગટેલા આ પરમાત્મા તમારું અને આ સર્વે મુનિઓનું અધર્મ અને અસુરોના કષ્ટ થકી રક્ષણ કરશે અને પૃથ્વી ઉપર તમારું સર્વ પ્રકારે ચોક્કસ પાલન પોષણ કરશે. પુત્રરૂપે પ્રગટેલા આ પરમાત્માને વિશે તમારો સ્નેહ અતિશય વૃદ્ધિ પામવાથી તેમના સ્વરૂપને વિશે તમારા બંનેના ચિત્તનો નિરોધ થશે. ત્યાર પછી ટૂંક સમયમાં જ મારા શાપ થકી મુક્ત થઈ જશો. હે ધર્મદેવ, ત્યાર પછી તમે તમારી મનોવાંછિત દિવ્યગતિને પ્રાપ્ત કરશો અને હું જે વચન કહું છું તે પ્રમાણે જ થશે, પણ ક્યારેય બીજી રીતે નહીં થાય. હે મુનિઓ, જ્યારે તમે પૃથ્વી ઉપર ઉદ્ધવજીની સાથે ત્રૈવર્ણિક દ્વિજાતિમાં મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરશો ત્યારે આ નારાયણ ભગવાન તમારા સખા બની તમારા સર્વેની સહાય કરશે. ત્યાર પછી મારા શાપ થકી મુક્ત થઈ દિવ્ય ગતિને પ્રાપ્ત કરશો. આ પ્રમાણે અનુગ્રહ કરી સર્વેને નમસ્કાર કરી દુર્વાસા મુનિ ફરી કૈલાસ પ્રત્યે ચાલ્યા ગયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી મરીચ્યાદિ મુનિઓ મનુષ્ય દેહ ધારણ કરવાની ઈચ્છા કરતા કેટલાક સમય ત્યાં બદ્રિકાશ્રમમાં જ નિવાસ કરીને રહ્યા. આ બધા દુર્વાસા મુનિને પાછો શાપ આપવા સમર્થ હતા, છતાં સદબુદ્ધિવાળા તેઓએ શાપ આપ્યો નહીં. શાપ તો નિમિત્ત માત્ર હતો. હે રાજન, નિરપરાધી મુનિઓ અને ધર્મભક્તિને જે શાપ થયો તેનું મુખ્ય કારણ ધર્મદ્રોહીઓનો વિનાશ કરવા ઈચ્છતા શ્રી નારાયણ ભગવાનની ઈચ્છા જ જાણવી, તેથી જ પોતાના અનન્ય ભક્ત એવા ધર્મદેવ આદિ મુનિઓને અકારણ ક્રોધપૂર્વક શાપ આપતા દુર્વાસા મુનિને રોક્યા નહીં, ઠપકો પણ આપ્યો નહીં અને શાપને પણ મિથ્યા કર્યો નહીં. ત્યાર પછી ધર્મદેવ શ્રી નારાયણ ભગવાનને કહેવા લાગ્યા કે હે નારાયણ, તમે અમારું અને આ મુનિઓનું પૃથ્વી પર અસુરો અને અધર્મના સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરજો. ત્યારે ભગવાન શ્રી નારાયણ કહેવા લાગ્યા કે હે તાત, તમે મનમાં જરા પણ ચિંતા ન કરશો, મારી ઈચ્છાથી જ આ શાપ થયો છે એમ તમે જાણો. પૃથ્વી પર અત્યારે અધર્મ કળિયુગની સહાયતા લઈ ચારે તરફ ખૂબ જ વૃદ્ધિ પામ્યો છે. તે અધર્મથી મારા ભક્તો ખૂબ જ પીડાઈ રહ્યા છે. તે કારણથી હું તમારે ત્યાં ફરી પુત્ર સ્વરૂપે પ્રગટ થઈ હરિ એવા નામથી વિખ્યાત થઈશ, સાધુ પુરુષોનું પાલન કરીશ અને અધર્મનો સંપૂર્ણપણે ચારે બાજુથી વિનાશ કરીશ. તમારી સાથે વિચરણ કરીને હું ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત ભક્તિનો ભારતની ભૂમિ ઉપર ફરી પૂર્વવત પ્રવર્તન કરીશ. તમે સર્વે ચિંતા છોડીને જેમની જ્યાં ઈચ્છા હોય તેવા ત્રૈવર્ણિક દ્વિજાતિ મનુષ્ય યોનિમાં પૃથ્વી પર જન્મ ધારણ કરો. આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણ મુનિના વચન સાંભળી શાંત થયેલા તે સર્વે મુનિઓએ ભગવાનને પ્રણામ કર્યા અને હૃદયમાં શ્રી નારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના આશ્રમો પ્રત્યે સિધાવ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ધર્મપિતા, મૂર્તિદેવી અને ઉદ્ધવજી પણ પવિત્ર ભૂમિ ઉત્તર કૌશળ દેશને વિશે મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરવાની ઈચ્છાથી યોગ્ય માતા પિતા વિશે ચિંતવન કરવા લાગ્યા. હે ભૂમિપતિ, તે મરિત્યાદિક મહર્ષિઓ પણ મનુષ્ય જાતિમાં જન્મ લેવાની ઈચ્છાથી અનેક દેશોમાં વિચરણ કરવા લાગ્યા અને સમય જતાં યોગ્ય દ્વિજ માતા પિતાને ત્યાં જન્મ ધારણ કર્યો. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવ આદિને થયેલા દુર્વાસાના શાપનું અને ભગવાનના જન્મ લેવારૂપ અનુગ્રહનું નિરૂપણ કર્યું. એ નામે 9મો અધ્યાય પૂર્ણ થયો.